श्री नारद पुराण पूर्व भाग भाग पहलो अध्याय 8 सगर नो जन्म तथा शत्रु विजय कपिल ना क्रोध थी सगर पुत्रों नो विनाश तथा भगीरथ द्वारा लावेली गंगा ना स्पर्श थी ते बधा नो उद्धार। श्री सनक जी कहे छे, हे मुनीश्वर, આ પ્રમાણે રાજા બાહુની તે બંને રાણીઓ ઓર મુનિના આશ્રમ પર રહીને દરરોજ ભક્તિપૂર્વક તેમની સેવા શુશ્રુષા કરવા લાગી। હે નારદજી, આ પ્રમાણે 6 મહિના વીતી ગયા પછી રાજાની જે મોટી રાણી હતી તેના મનમાં શોકની સમૃદ્ધિ જોઈને પાપપૂર્ણ વિચાર ઉત્પન્ન થયો। તેથી તે પાપીણીએ નાની રાણી જે ગર્ભવતી હતી તેને ઝેર આપી દીધું। પરંતુ નાની રાણી દરરોજ આશ્રમની ભૂમિ લીપવી વગેરે દ્વારા મુનિની સારી રીતે સેવા કરતી હતી। તે પુણ્યકામના પ્રભાવથી રાણી પર તે વિષની અસર ન થઈ। ત્યારબાદ 3 માસ બીજા વિત્યા વ્યતીત થતાં રાણીએ શુભ સમયમાં વિષની સાથે જ એક પુત્રને જન્મ આપ્યો। મુનિની સેવાથી રાણીના બધા પાપ નષ્ટ થઈ ચૂક્યા હતા। ઓહો, સંસારમાં સત્સંગનો કેવો પ્રભાવ છે, તે ક્યાં પાપ નષ્ટ નથી કરી શકતો, અને સત્સંગના પ્રભાવથી પાપ નષ્ટ થઈ ગયા પછી પુણ્યાત્મા મનુષ્યને કયું સુખ દુર્લભ છે। જાણીને અથવા અજાણતા કેટલું જે પાપ છે, જાણીને અથવા તો અજાણતા કરેલું જે પાપ છે, તે બધાની તે બધાને સાધુ પુરુષની સેવા તત્કાળ નષ્ટ કરી દે છે। સંસારના સત્સંગના પ્રભાવથી જડ પણ પૂજ્ય થઈ જાય છે। જેમ ભગવાન શંકર દ્વારા લલાટમાં ગ્રહણ કરવાથી એક કલાનો ચંદ્રમા પણ વંદનીય થઈ ગયો। હે વિપ્રવર, આ લોક અને પરલોકમાં સત્સંગ મનુષ્યોને સદા ઉત્તમ સમૃદ્ધિ પ્રદાન કરે છે, તેથી સંત પુરુષ પરમ પૂજનીય છે। હે મુનીશ્વર, મહાત્મા પુરુષોના ગુણોનું વર્ણન કરવા કોણ સમર્થ છે? અહો, તેમના પ્રભાવથી ગર્ભમાં પડેલું વિષ 3 માસ સુધી નિષ્ક્રિય થઈને પડી રહ્યું। આ કેવી અદ્ભુત વાત છે! તેજસ્વી મુનિ ઓર્વે ગર એટલે કે વિષની સાથે ઉત્પન્ન પુત્રને જોઈને તેના જાતકર્મ સંસ્કાર કર્યા અને તે બાળકનું નામ સગર રાખ્યું। માતાએ બાળક સગરનું બહુ પ્રેમથી પાલન પોષણ કર્યું। મુનીશ્વર ઓર્વે યથા સમય તેના ચૂડાકર્મ તથા યજ્ઞોપવિત સંસ્કાર કર્યા તથા રાજાને માટે ઉપયોગી શાસ્ત્રોનું પણ તેને અધ્યયન કરાવ્યું। મુનિ સર્વ મંત્રોના જ્ઞાતા હતા। તેમણે જોયું કે સગર હવે બાલ્યાવસ્થા પસાર કરી ચૂક્યા છે અને મંત્ર ગ્રહણ કરવામાં સમર્થ છે, ત્યારે તેને અસ્ત્ર શસ્ત્રોની મંત્ર સહિત દીક્ષા આપી। હે નારદજી, મહર્ષિ ઓરો પાસેથી શિક્ષણ પ્રાપ્ત કરીને સગર બહુ બળવાન, ધર્માત્મા, કૃતજ્ઞ, ગુણવાન તથા પરમ બુદ્ધિમાન થઈ ગયો। ધર્મજ્ઞ સગર હવે પ્રતિ દિવસ અમિત તેજસ્વી ઓર મુનિને માટે સમિધા, કુશ એટલે કે દર્ભ, જળ અને ફૂલ લાવવા લાગ્યો। બાળક બહુ વિનય અને સદગુણોનો ભંડાર હતો। એક દિવસ તેણે પોતાની માતાને પ્રણામ કરીને હાથ જોડીને કહ્યું, સગરે કહ્યું, હે માં, મારા પિતાજી ક્યાં ચાલ્યા ગયા છે? તેમનું નામ શું છે અને તેઓ કોના કુળમાં ઉત્પન્ન થયા છે? આ બધું મને જણાવો, મારા મનમાં આ બધું જાણવાની બહુ ઉત્કંઠા છે। સંસારમાં જેમના પિતા નથી તે જીવિત હોવા છતાં મરી ગયેલા જેવો છે। જેના માતા પિતા જીવિત નથી તેને કોઈ સુખ નથી। જેમ ધર્મહીન મૂર્ખ મનુષ્ય આલોક અને પરલોકમાં નિંદિત હોય છે, તેવી જ દશા પિતાહીન બાળકની છે। માતા પિતાથી રહિત, અજ્ઞાની, અવિવેકી, પુત્રહીન તથા ઋણગ્રસ્ત પુરુષનો જન્મ વ્યર્થ છે। જેમ ચંદ્રમા વિનાની રાત્રિ, કમળ વિનાનું તળાવ અને પતિ વિનાની સ્ત્રીની શોભા હોતી નથી, તે જ પ્રમાણે પિતૃહીન બાળકની પણ શોભા નથી। જેમ ધર્મહીન મનુષ્ય, કર્મહીન ગૃહસ્થ અને ગાય વગેરે પશુઓથી હીન વેશ્યની શોભા હોતી નથી, તે જ પ્રમાણે પિતા વિના પુત્ર શોભતો નથી। જેમ સત્યરહિત વચન, સાધુ પુરુષોથી રહિત સભા તથા દયાશૂન્ય તપ વ્યર્થ છે, તેવી જ દશા પિતા વિનાના પુત્રની છે। જેમ વૃક્ષ વિનાનું વન, જળ વિના નદી અને ગતિહીન ઘોડો નિરર્થક છે, તે જ પ્રમાણે પિતા વિના બાળકની દશા થાય છે। ચંદ્રહિના યથા રાત્રિ, પદ્મહિના યથા સર, પતિહિના યથા નારી, પિતૃહિનાસ તથા શિશુ, ધર્મહિનો યથા જંતુ, કર્મહિનો યથા ગૃહ, પશુહિનો યથા વિશ્યસ તથા પિત્રા વિનાર્ભક, સત્યહિનમ યથા વાક્યમ, સાધુહિના યથા સભા, તપો યથા દયાહિનમ તથા પિત્રા વિનાર્ભક, વૃક્ષહિન યથા અરણ્યમ, જલહિના યથા નદી, વેગહિનો યથા વાજી તથા પિત્રા વિના અભર્ક. નારદ પુરાણ પૂર્વ ભાગ, ભાગ એક, અધ્યાય આઠ, 21-24 શ્લોક સંખ્યા. હે માં, જે યાચક મનુષ્ય લોકમાં અત્યંત તુચ્છ સમજવામાં આવે છે તે જ પ્રમાણે પિતૃહીન બાળક બહુ દુઃખી થાય છે. પુત્રની આ વાત સાંભળીને રાણી ઊંડા શ્વાસ લઈને દુઃખમાં ડૂબી ગઈ. તેણે સગરને બધી વાત યથાર્થ રીતે કહી દીધી. આ બધું વૃતાંત સાંભળીને સગર ભારે ક્રોધિત થયા. તેમના નેત્ર લાલ થઈ ગયા. તેમણે તે જ પ્રમાણે પ્રતિજ્ઞા કરી, હું શત્રુઓનો નાશ કરી નાખીશ. પછી ઓર મુનિની પરિક્રમા કરીને માતાને પ્રણામ કર્યા અને મુનિની આજ્ઞા લઈને ત્યાંથી પ્રસ્થાન કર્યું. ઓરોના આશ્રમથી નીકળ્યા પછી સત્યવાદી અને પવિત્ર રાજકુમાર સગરને તેમના પુરોહિત વશિષ્ઠજી મળી ગયા. એનાથી તેમને બહુ પ્રસન્નતા થઈ. પોતાના કુલગુરુ મહાત્મા વશિષ્ઠજીને પ્રણામ કરીને સગરે પોતાના બધા સમાચાર કહ્યા. જોકે તેઓ જ્ઞાન દ્રષ્ટિથી બધું જ જાણતા જ હતા. રાજા સગરે તે મહર્ષિ પાસેથી ઐન્દ્ર, વારુણ, બાહ્ય, બ્રાહ્મ અને આગ્નેય અસ્ત્ર તથા ઉત્તમ ખડગ તથા વ્રજ સમાન ઉત્તમ ધનુષ્ય પ્રાપ્ત કર્યું. વજ્ર સમાન ઉત્તમ ધનુષ્ય પ્રાપ્ત કર્યું. ત્યાર પછી શુદ્ધ હૃદયવાળા સગરે મુનિની આજ્ઞા લઈને તેમના આશીર્વાદથી સન્માનિત થઈને તેમને પ્રણામ કરીને તત્કાળ ત્યાંથી નીકળી ગયા. સુરવીર સગરે એક જ ધનુષ્ય દ્વારા પોતાના વિરોધીઓને પુત્ર પૌત્ર અને સેના સહિત સ્વર્ગમાં પહોંચાડી દીધા. તેમના ધનુષ્યમાંથી છૂટેલા અગ્નિ સમાન બાણોથી સંતપ્ત થઈને કેટલાય શત્રુ નષ્ટ થઈ ગયા અને કેટલાય ભયભીત થઈને ભાગી ગયા. શક યવન તથા બીજા ઘણા રાજાઓ હતા. શક યવન તથા બીજા ઘણા રાજાઓ પ્રાણ બચાવવાની ઈચ્છાથી તુરત જ આચાર્ય વશિષ્ઠજીના શરણે આવ્યા. આ પ્રમાણે ભૂમંડળ ઉપર વિજય મેળવી સુરવીર સગર તુરંત જ આચાર્ય વશિષ્ઠજી પાસે આવ્યા. તેમને પોતાના ગુપ્તચરો પાસેથી એ વાતની જાણ થઈ ગઈ હતી કે મારા શત્રુઓ ગુરુના શરણે ગયા છે. બાહુપુત્ર સગરને આવેલા સાંભળીને મહર્ષિ વશિષ્ઠ શરણાગત રાજાઓની રક્ષા કરવા તથા પોતાના શિષ્ય સગરની પ્રસન્નતા માટે ક્ષણભર વિચાર કરવા લાગ્યા. પછી તેમણે કેટલાય રાજાઓના માથા મુંડાવી નાખ્યા અને કેટલાય રાજાઓની દાઢીમૂછ પણ મુંડાવી નાખી. આ જોઈને સગર હસી પડ્યા અને પોતાના તપોનિધિ ગુરુને આ પ્રમાણે કહ્યું. સગરે કહ્યું, હે ગુરુદેવ, તમે આ દુરાચારીઓની વ્યર્થ રક્ષા કરો છો. આમણે મારા પિતાના રાજ્યને પડાવી લીધું હતું, તેથી હું બધી રીતે તેમનો સંહાર કરી નાખીશ. પાપાત્મા દુષ્ટ મનુષ્ય ત્યાં સુધી દુષ્ટતા કરે છે જ્યાં સુધી તેઓ પ્રબળ હોય છે. તેથી શત્રુ જો દાસ બનીને આવે, વેશ્યાઓ સૌહાર્દ દેખાડે અને સાપ સાધુતા પ્રગટ કરે તો કલ્યાણકામી પુરુષે તેમના પર વિશ્વાસ કરવો ન જોઈએ. ક્રૂર મનુષ્ય પ્રથમ તો જીભ વડે બહુ કઠોર વાણી બોલે છે, પરંતુ જ્યારે નિર્બળ થઈ જાય છે ત્યારે તે જ જીભથી બહુ જ કરુણાજનક વાતો કરતો હોય છે. જેને પોતાના કલ્યાણની ઈચ્છા હોય તે નીતિશાસ્ત્રના જ્ઞાતા પુરુષે દુષ્ટના દંભપૂર્ણ સાધુભાવ અને દાસભાવ પર કદી વિશ્વાસ કરવો નહીં. નમ્રતા દેખાડતા દુર્જન, કપટી મિત્ર અને દુષ્ટ સ્વભાવની સ્ત્રી પર વિશ્વાસ કરનાર પુરુષ પર મૃત્યુના સદા જોખમ રહે છે. તેથી હે ગુરુદેવ, તમે આ લોકોની પ્રાણ રક્ષા ન કરો. આ લોકો રૂપ તો ગાય જેવું બનાવીને આવ્યા છે, પરંતુ આમના કર્મ વાઘ જેવા છે. આ બધા દુષ્ટોનો વધ કરીને હું તમારી કૃપાથી આ પૃથ્વીનું પાલન કરીશ. વશિષ્ઠ બોલ્યા, હે મહાભાગ, તમને અનેકાનેક સાધુવાદ છે. હે સુરત, તમે સાચું કહો છો, તેમ છતાં મારી વાત સાંભળીને તમને શાંતિ મળશે. હે રાજન, બધા જીવો કર્મોની રસ્સીથી બંધાયેલા છે, તેમ છતાં જેઓ પોતાના પાપોથી જ મરી ગયા છે તેમને ફરી શા માટે મારો છો? આ શરીર પાપથી ઉત્પન્ન થયું અને પાપથી જ વધતું રહ્યું છે. અને પાપપરાયણ સમજીને તેને શા માટે તેનો વધ કરવા ઉદ્યત થયા છો? તમે વીર ક્ષત્રિય છો, આ પાપપરાયણ શરીરને મારીને તમને કઈ કીર્તિ મળશે? આ વિચારીને આ લોકોને મારશો નહીં. ગુરુ વશિષ્ઠના વચન સાંભળીને સગરનો ક્રોધ શાંત થઈ ગયો. તે સમયે મુનિ પણ સગરના શરીર પર પોતાનો હાથ ફેરવતા રહીને બહુ પ્રસન્ન થયા. ત્યાર પછી મહર્ષિ વશિષ્ઠે ઉત્તમ વ્રતનું પાલન કરનારા અન્ય મુનિઓની સાથે મહાત્મા સગરનો રાજ્યાભિષેક કર્યો. સગરને બે પત્નીઓ હતી, કેશિની અને સુમતિ. હે નારદજી, આ બંને વિદર્ભરાજ કાશ્યપની કન્યાઓ હતી. એકવાર રાજા સગરની બંને પત્નીઓ દ્વારા પ્રાર્થના કરવાથી ભૃગુવંશી મંત્રવેતા ઔરો મુનિએ તેમને પુત્ર પ્રાપ્તિ માટે વરદાન આપ્યું. તે મુનીશ્વર ત્રિકાળ જ્ઞાની હતા. તેમણે શણવાર ધ્યાનમાં સ્થિત રહીને કેશિની અને સુમતિના હર્ષને વધારતા રહીને આ પ્રમાણે કહ્યું. ઔરો બોલ્યા, મા ભાગે, તમારા બંનેમાંથી એક રાણી તો એક જ પુત્રને પ્રાપ્ત કરશે, પરંતુ તે પુત્ર વંશને વધારનારો થશે. પરંતુ બીજી રાણી માત્ર સંતાન વિષયક ઈચ્છાની પૂર્તિને માટે 60,000 પુત્ર પેદા કરશે. તમે બંને પોતાની રૂચિ અનુસાર આ બેમાંથી એક એક વર માગી લો. ઔર મુનિનું આ વચન સાંભળીને કેશિનીએ વંશ પરંપરા માટે એક જ પુત્રનું વરદાન માગ્યું તથા રાણી સુમતિએ 60,000 પુત્ર ઉત્પન્ન થયા તથા રાણી સુમતિને 60,000 પુત્ર ઉત્પન્ન થયા. હે મુનિશ્રેષ્ઠ, કેશિનીના પુત્રનું નામ હતું અસમંજસ. દૃષ્ટ સમંજસ પાગલના જેવી ચેષ્ટા કરવા લાગ્યો. તેને જોઈને સગરના બધા પુત્રો ખોટું આચરણ કરવા લાગ્યા. આ બધાના દૂષિત કર્મોને જોઈને બાહુપુત્ર રાજા સગર ઘણા દુઃખી થયા. તેમણે પોતાના નિંદિત કર્મો પર બહુ વિચાર કર્યો. તેઓ વિચારવા લાગ્યા, અહો, આ સંસારમાં દુષ્ટોનો સંગ અત્યંત કષ્ટદાયી છે. તરત જ અસમંજસને અંશુમાન નામે પુત્ર થયો, જે બહુ ધર્માત્મા, ગુણવાન અને શાસ્ત્રોનો જ્ઞાતા હતો. તે સદા પોતાના પિતા રાજા સગરના હિતમાં રત રહેતો હતો. એ પિતાની જગ્યાએ દાદા શબ્દ કહી શકાય કે દાદા સગરના હિતમાં. સગરના બધા દુરાચારી પુત્રો રાજ્યમાં ઉપદ્રવ કરવા લાગ્યા. તેઓ ધાર્મિક અનુષ્ઠાન કરનારા લોકોના કાર્યમાં વિઘ્ન નાખતા હતા. તે દુષ્ટ રાજકુમારો સદા મદિરાપાન કરતા અને પારિજાત વગેરેના ફૂલો લાવીને પોતાના શરીરને શૃંગારતા હતા. તેમણે સાધુ પુરુષોની આજીવિકા છીનવી લીધી અને સદાચારનો નાશ કરી નાખ્યો. આ બધું જોઈને ઇન્દ્રાદી દેવતા અત્યંત દુઃખથી વ્યથિત થઈને આ સગરના પુત્રનો નાશ માટે કોઈ ઉપાય વિચારવા લાગ્યા. બધા દેવતાઓ કોઈ નિશ્ચય કરીને પાતાળની ગુફામાં રહેવાવાળા દેવ દેવેશ્વર ભગવાન કપિલ પાસે ગયા. કપિલજીએ પોતાના મન દ્વારા પરમાનંદ સ્વરૂપ આત્માનું ધ્યાન કરી રહ્યા હતા. દેવતાઓએ દંડની જેમ પૃથ્વી પર પડીને તેમને સાષ્ટાંગ પ્રણામ કર્યા અને તેમની આ પ્રમાણે સ્તુતિ કરી. દેવતા બોલ્યા, હે ભગવાન, તમે યોગ શક્તિઓથી સંપન્ન છો, તમને નમસ્કાર છે. તમે સાંખ્ય યોગમાં લીન રહેનારા છો, તમને નમસ્કાર છે. તમે નરરૂપમાં છુપાયેલા નારાયણ છો, તમને નમસ્કાર છે. સંસાર રૂપી વનને ભસ્મ કરવા માટે તમે દાવાનળ સમાન છો તથા ધર્મના પાલન માટે તમે સેતુરૂપ છો, તમને નમસ્કાર છે. હે પ્રભુ, તમે મહાન વિતરાગ મહાત્મા છો, તમને વારંવાર નમસ્કાર છે. અમે બધા દેવતા સગરના પુત્રોથી વ્યથિત થઈને તમારા શરણમાં આવ્યા છીએ, તમે અમારી રક્ષા કરો. કપિલજીએ કહ્યું, હે શ્રેષ્ઠ દેવતાઓ, જે લોકો આ જગતમાં પોતાના યશ, બળ, ધન અને આયુનો નાશ કરવા ઈચ્છે છે, તેઓ જ અન્ય લોકોને પરેશાન કરે છે. જે સર્વદા મન, વાણી અને ક્રિયા દ્વારા બીજાઓને પીડા આપે છે, તેમને દેવ જ શીઘ્ર નષ્ટ કરી નાખે છે. થોડા જ સમયમાં સગર પુત્રોનો નાશ થઈ જશે. મહાત્મા કપિલ મુનિના પ્રમાણે કહેવાથી દેવતાઓ વિધિપૂર્વક તેમને પ્રણામ કરીને સ્વર્ગલોકમાં ચાલ્યા ગયા. દરમિયાન રાજા સગરે વશિષ્ઠ વગેરે મહર્ષિઓના સહયોગથી પરમ ઉત્તમ અશ્વમેઘ યજ્ઞના અનુષ્ઠાનનો આરંભ કર્યો. તે યજ્ઞના ઘોડાને ઇન્દ્રે ચોરી લીધો અને પાતાળમાં જ્યાં કપિલ મુનિ રહેતા હતા ત્યાં લઈ જઈને બાંધી દીધો. ઇન્દ્ર દ્વારા ચોરાયેલા અશ્વને શોધવા માટે સગરના બધા પુત્રો આશ્ચર્યચકિત થઈને પૃથ્વી વગેરે સ્થાનોમાં ઘૂમવા લાગ્યા. જ્યારે ઉપરના બધા લોકમાં તેમને ક્યાંય પણ અશ્વ ન મળ્યો ત્યારે તેઓ પાતાળમાં જવા તૈયાર થયા. પછી તો તેમણે પૃથ્વીને ખોદવાનું શરૂ કર્યું. એક એક પુત્રે અલગ અલગ એક એક યોજન ભૂમિ ખોદી નાખી. ખોદેલી માટીને તેમણે સમુદ્રના તટ પર વિખેરી નાખીને તે દ્વારથી તે બધા સગર પુત્રો પાતાળ લોકમાં જઈ પહોંચ્યા. તે બધા અવિવેકી પોતાના મદમાં ઉન્મત્ત થઈ ગયા હતા. પાતાળમાં તેમણે ચારે બાજુ અશ્વને શોધવાનો આરંભ કર્યો. શોધતા શોધત્યા ત્યાં તેમને કરોડો સૂર્ય સમાન પ્રભાવશાળી મહાત્મા કપિલના દર્શન થયા. તેઓ ધ્યાનસ્થ હતા. તેમની પાસે તે ઘોડો પણ જોયો. પછી તો તે બધા અત્યંત ક્રોધિત થઈ ગયા અને મુનિને મારી નાખવાનો વિચાર કરીને વેગપૂર્વક દોડીને તેમની પર તૂટી પડ્યા. તે સમયે પરસ્પર એકબીજાને તેઓ આ પ્રમાણે કહી રહ્યા હતા, અને મારી નાખો, મારી નાખો, બાંધી લો, બાંધી લો, પકડો, જલ્દી પકડો. જીવોને ઘોડો ચરીને અહીં સાધુના રૂપમાં બગલાની જેમ ધ્યાન લગાવીને બેઠો છે. અહો, સંસારમાં આવા પણ દુષ્ટ છે જે મોટા મોટા આડંબરો રચે છે. આ પ્રમાણે બોલતા રહીને તે બધા મુનીશ્વર કપિલનો ઉપહાસ કરવા લાગ્યા. કપિલજી પોતાની બધી ઇન્દ્રિયોને આત્મામાં સ્થિર કરીને ધ્યાનમાં તત્પર હતા, તેથી તેમના પરાક્રમ કરતૂતની તેમને ખબર ન પડી. સગીર પુત્રનું મૃત્યુ નજીક જ હતું, તેથી તેમની બુદ્ધિ મારી ગઈ હતી. તેઓ મુનિને લાતોથી મારવા લાગ્યા. કેટલાકે તેમના હાથ પકડી લીધા ત્યારે મુનિની સમાધિ ભંગ થઈ ગઈ. તેમણે વિસ્મિત થઈને સંસારમાં ઉપદ્રવ કરનારા સગીર પુત્રોને લક્ષ્ય કરીને ગંભીર ભાવથી યુક્ત આ વચન કહ્યું. જે સત્તાના મદથી ઉન્મત્ત છે, જે ભૂખથી પીડિત છે, જે કામી તથા જે અહંકારથી મૂઢ થઈ રહ્યા છે, આ મનુષ્યને વિવેક હોતો નથી. ઐશ્વર્ય મદ મત્તા નામ શુધિતા નામ ચ કામી નામ અહંકાર વિમૂઢા નામ વિવેકો નેવ જાયતે. નારદ પુરાણ પૂર્વ ભાગ ભાગ 1:8-103 શ્લોક. જો દુષ્ટ મનુષ્ય સજ્જનોને સતાવે છે તો તેમાં આશ્ચર્ય શું છે? નદીનો વેગ કિનારા પર ઉગેલા વૃક્ષોને પણ પાડી નાખે છે. જ્યાં ધન છે, યુવાની છે તથા પરાઈ સ્ત્રી પણ છે, તથા બધા અંધ અને મૂર્ખ બની જાય છે. દુષ્ટની પાસે ધન હોય તો તે લોકોનો વિનાશ કરનારું જ બને છે. જેમ વાયુ અગ્નિની જ્વાળાઓને વધારવામાં સહાયક થાય છે અને જેમ દૂધ શાપનું વિષ વધારવામાં કારણ થાય છે, તે જ પ્રમાણે દુષ્ટનું ધન તેની દુષ્ટતાને વધારી દે છે. અહો, ધનના મદથી અંધ બનેલો માનવ જોવા છતાં પણ જોતો નથી. જો તે પોતાના હિતને જુએ છે ત્યારે જ તે વાસ્તવમાં જુએ છે. આ પ્રમાણે કહીને કપિલજીએ કોપાયમાન થઈને પોતાના નેત્રોમાંથી અગ્નિ પ્રગટ કર્યો. તે અગ્નિએ ક્ષણવારમાં સમસ્ત સગર પુત્રોને બાળીને ભસ્મ કરી નાખ્યા. તેમના નેત્રાગ્નિને જોઈને પાતાળ નિવાસી જીવ શોકમાં ડૂબી ગયા અને ઓચિંતો પ્રલય થયો એવું જાણીને ચીસો પાડવા લાગ્યા. તે અગ્નિથી સંતપ્ત થઈ સંપૂર્ણ સર્પ અને રાક્ષસ સમુદ્રમાં શીઘ્રતાપૂર્વક ચાલ્યા ગયા. ખરેખર સાધુ મહાત્માનો ક્રોધ અસહ્ય હોય છે. ત્યાર પછી દેવદૂતે રાજાના યજ્ઞમાં આવીને સગર રાજાને તે સમાચાર આપ્યા. રાજા સગર સર્વે શાસ્ત્રોના જ્ઞાતા હતા. આ બધું વૃતાંત સાંભળીને તેમણે અત્યંત પ્રસન્નતાપૂર્વક કહ્યું, દેવે જ આ દુષ્ટોને દંડ આપ્યો છે. માતા પિતા ભાઈ અથવા પુત્ર જે પણ પાપ કરે છે તે જ શત્રુ છે. જે પાપમાં પ્રવૃત્ત થઈને બધા લોકો સાથે વિરોધ કરે છે તેને મહાન શત્રુ સમજવો જોઈએ. આવો જ શાસ્ત્રનો નિર્ણય છે. હે મુનીશ્વર નારદજી, રાજા સગરે પોતાના પુત્રનો નાશ થવા છતાં પણ શોક ન કર્યો, કેમ કે દુરાચાર્યોનું મૃત્યુ સાધુ પુરુષ માટે સંતોષનું કારણ બને છે. પુત્રહીન પુરુષોનો યજ્ઞમાં અધિકાર નથી. ધર્મશાસ્ત્રની આવી આજ્ઞા હોવાના કારણે મહારાજ સગરે પોતાના પૌત્ર અંશુમાનને જ દત્તક પુત્ર તરીકે ગોદ લઈ લીધો. સારગ્રાહી રાજા સગરે બુદ્ધિમાન અને વિદ્વાનોમાં શ્રેષ્ઠ અંશુમાનને અશ્વ શોધી લાવવાના કાર્યમાં નિયુક્ત કર્યો. અંશુમાને તે ગુફાના દ્વાર પર જઈને તેજસ્વી મુનિવર કપિલને જોયા અને તેમને સાષ્ટાંગ પ્રણામ કર્યા. પછી બે હાથ જોડીને તેમની સામે ઊભો રહી ગયો અને શાંતચિત્ત દેવાધિદેવ કપિલને આ પ્રમાણે કહ્યું. અંશુમાને કહ્યું, હે બ્રહ્મન, મારા પિતાના ભાઈઓએ અહીં આવીને જે દુષ્ટતા કરી છે તેને તમે ક્ષમા કરો, કેમ કે સાધુ પુરુષ સદા બીજાઓને ઉપકારમાં લાગ્યા રહે છે અને સમાજ તેમનું બળ છે. સંત મહાત્મા દુષ્ટ જીવો પર પણ દયા કરે છે. ચંદ્રમા ચાંદાળના ઘર પરથી પોતાની ચાંદની ખેંચી લેતા નથી. સજ્જન પુરુષને બીજાઓ દ્વારા સતાવવા આવ્યા હોય તો પણ સૌના માટે સુખકારક હોય છે. દેવતાઓ દ્વારા પોતાની અમૃતમયી કલાનું ભક્ષણ કરવા છતાં ચંદ્રમા તેમને પરમ સંતોષ જ આપે છે. ચંદન વૃક્ષને કાપવામાં આવે છે ત્યારે તે પોતાની સુગંધથી દરેકને સુવાસિત કરતું રહે છે. સાધુ પુરુષોનો સ્વભાવ પણ એવો જ હોય છે. હે પુરુષોત્તમ, તમારા ગુણોને જાણનારા મુનિઓ એવું માને છે કે તમે ક્ષમા, તપસ્યા તથા ધર્મના આચરણ દ્વારા સમસ્ત લોકોને બોધ આપવા માટે આ પૃથ્વી પર અવતરણ થયા છો. હે બ્રહ્મન, તમને નમસ્કાર છે. તમે સ્વભાવથી જ બ્રાહ્મણોના હિતેશી છો અને સદા બ્રહ્મચિંતનમાં રત રહો છો. તમને નમસ્કાર છે. અંશુમાને આ પ્રમાણે સ્તુતિ કરવાથી કપિલ મુનિનું મુખ પ્રસન્નતાથી ખીલી ઉઠ્યું. તેઓ બોલ્યા, નિષ્પાપ રાજકુમાર, હું તમારા પર પ્રસન્ન છું, વરદાન માગો. મુનિના આ પ્રમાણે કહેવાથી અંશુમાને પ્રણામ કરીને કહ્યું, ભગવાન, મારા પિતૃઓને બ્રહ્મલોકમાં પહોંચાડી દો. ત્યારે કપિલ મુનિ અંશુમાન પર અત્યંત પ્રસન્ન થઈને આદરપૂર્વક બોલ્યા, રાજકુમાર, તમારો પુત્ર અહીં પૃથ્વી પર ગંગાજીને લાવીને પોતાના પિતૃઓને સ્વર્ગલોકમાં પહોંચાડશે. હે વત્સ, તમારો પુત્ર ભગીરથ દ્વારા લવાયેલા પુણ્ય સલીલા ગંગા નદી આ સગર પુત્રોના પાપ ધોઈને તેમને પરમપદની પ્રાપ્તિ કરાવી દેશે. બેટા, આ ઘોડાને લઈ જાઓ જેથી તમારા પિતામહનો યજ્ઞ પૂર્ણ થઈ જાય. ત્યારે અંશુમાન પોતાના પિતામહ પાસે ગયા અને તેમને અશ્વ સહિતના બધા સમાચાર કહ્યા. સગરે પછી બ્રાહ્મણો દ્વારા તે યજ્ઞ પૂર્ણ કર્યો અને તપસ્વ દ્વારા ભગવાન વિષ્ણુની આરાધના કરીને તેઓ વૈકુંઠ ધામમાં ચાલ્યા ગયા. અંશુમાનને દિલીપ નામનો પુત્ર થયો. દિલીપથી ભગીરથનો જન્મ થયો, જે દિવ્ય લોકથી ગંગાજીને આ પૃથ્વી પર લઈ આવ્યા. હે મુને, ભગીરથની તપસ્યાથી સંતુષ્ટ થઈને બ્રહ્માજીએ તેમને ગંગા આપી દીધી. પછી ગંગાજીને ધારણ કોણ કરશે? આ વિષયમાં ભગીરથ વિચાર કરવા લાગ્યા. ત્યાર પછી ભગવાન શિવની આરાધના કરીને તેમની સહાયતાથી તેઓ દેવ નદી ગંગાને પૃથ્વી પર લઈ આવ્યા અને ગંગાજળના સ્પર્શથી પવિત્ર થયેલા પિત્રોને તેમણે દિવ્ય સ્વર્ગલોકમાં પહોંચાડી દીધા. નારદ પુરાણ પૂર્વભાગ ભાગ એક અધ્યાય 8 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.